અને બુદ્ધિ ની આ લબાડી લબાડી હવે એમાંથી પોતાએ સમજવાનું છૂટવાનું અઘરું કામ છે. હા, બુદ્ધિ ની લબાડી તું હોય ને, બુદ્ધિ ધીમે ધીમે પણ જતી રહેવાની, બુદ્ધિ થોડી થઈ જવાની, ધીમે ધીમે ખરાબ થઈ જવાનું, જે હશે સમ્યક થઈ જશે. હા, નહીં તો આ ઊંધી તો શું કરી આવી બુદ્ધિ? હા, બુદ્ધિ તો અઘરું દેખાય, બુદ્ધિ મોક્ષે ના જવા દે. બે બાજુ વગાડે. હા, બે બાજુ. અનેક પ્રકાર અનેક પ્રકાર નો હોવાથી હું અનંત શક્તિ વાળો છું. અનંત અનેક પ્રકાર નો શક્તિ અનંત છે. વાત પૂછી છે આપના દર્શન કરવાની ઈચ્છા હતી ભાઈ ને, કઈ પૂછું કરવું હોય કાકા ને, કઈ પૂછું કરવું હોય તો વાતચીત કરજો. એટલે છે ને દાદા ની વાણી કાકા છે તો પેપર વાંચીને આવ્યા છે, પેપર વાંચીને આવ્યા કાકા. પેપર હતું, બસ એમને જિજ્ઞાસા થઈને આવ્યા. એ જાણવાની પૂછ્યો, હા, બધું શું થાય. ભગવાન એ પેપર વાંચ્યું, એ લિંક મળી છે. ભાઈ ડોક્ટર ની હમણાં પરીક્ષા આપી છેલ્લી. હે? ભાઈએ ડોક્ટર ની છેલ્લી પરીક્ષા હમણાં આપી. એમના ભાણે છે, રમણીક ભાઈ ના ભાણે જ છે. એમબીબીએસ ની પરીક્ષા આપી. પરીક્ષા રહી નહીં આગળ. પરીક્ષા આપી. તમે વડોદરા માં અમારે છેલ્લી પરીક્ષા આલવી પડશે ને. કયું હવે કૃષ્ણ ના શબ્દ એવા ઉભના નહી, હે ઉભના નહી. તો આમાં આ વાક્ય ની અંદર વાક્ય તો અર્જુન માં સત્ય હતા, હિંસા કરવી, કુટુંબ ને મારવું, તેની કરતા સંન્યાસ લઈ સાધુ થઈ જવું શું ખોટું હતું? છતાં અજ્ઞાનતા કર્યો. ભાઈ પૂછે છે કે અર્જુને યુદ્ધમાં ગયા પછી કહ્યું કે મારે તો આ કાકા મામા છે, મારે અમને મારવા નથી, મારે તો સંન્યાસ લેવો છે. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે તું તો અજ્ઞાન છું, કે છે અને આ કર્મ બંધેલા છે. ક્ષત્રિય નો એ હોય ના તો કે છે બુદ્ધ ભગવાન પણ ક્ષત્રિય હતા, મહાવીર પણ ક્ષત્રિય હતા. અને જો કદી મોહ થયો હોત ને, એને મોહ થયો તે હાથો હાથ તો લડત નહી. એ પ્રભુ તમારી લડ્યો નઈ, લડ્યો એ સાચું. પણ બરોબર છે, એને એમ કેવું જોઈએ ને, એટલે ખુલાસું હોય કે હોવો જોઈએ કે ભાઈ એનો મોહ હતો. આપણે એમ કેમ સાબિત કરી શકાય કે મોહ જ હતો? નહીં, સંન્યાસમાં આપ કૃષ્ણે કીધું સંન્યાસ લેતો તો સંન્યાસ લઈ શકત. આપણે એમ કેમ કહી શકીએ કે એનો મોહ જ હતો? કે છે કૃષ્ણ ભગવાન તો જ્ઞાની બોલશે ને આપણા. એ બરોબર છે, જ્ઞાની હોય પણ એનો પાછો આપણે આપણા મનો આપણો આત્મા એક બીજો સવાલ થઈ તો થઈ શકે તો વાંધો. બધા મોક્ષે જતા રહ્યા, કૃષ્ણ ભગવાન હજુ મોક્ષે જશે. આપડે આપડે તમારે શું કરવું છે? તમારે જરૂર છે કે બે રહ્યું છે? એ સવાલ હવે મટી ગયા. બધા મોક્ષે જતા રહ્યા સાક્ષી. હું શું પોતે સાક્ષી છો? મારું કહેવાનું અર્થ એમ છે કે આત્મા જે શબ્દ છે, આત્મા શબ્દ ને લઈને આપણે એના લક્ષ્ય માં રાખવું. એવું કે છે કે આત્મા શબ્દ છે, શબ્દ લઈને આપણે લક્ષ્ય માં રાખવું. કે છે આત્મા શું? આત્મા શું છે? આત્મા ચેતન, શુદ્ધ ચેતન છે, પરમાત્મા છે. હા, એ બરોબર પ્રભુ છે. એક શબ્દ કીધો કે આ રેડિયો છે, તો આપણે રેડિયો શબ્દ એ ચિહ્ન આપણા લક્ષ્ય માં આવ્યા ન હોય છતાં આપણા લક્ષ્ય માં આવે છે. શબ્દ ના ચાલે, શબ્દ ચાલે નહીં. આત્મા બરાબર છે, ખબર સંકિત થાય, આત્મા ના ગુણ પ્રગટ થાય. વાત થાય તો એ બરોબર સવાલ પ્રભુ કે આત્મા નિર્ગુણી છે, આત્મા અલક્ષય છે, લક્ષ્ય માં આવી શકતો નથી, જીવાન માં બોલી શકાતો નથી. એને શબ્દ છેદી શકતો નથી. આત્મા નિર્ગુણ છે જ નહીં, આત્મા સર્વગુણવાન છે. જો ગુણ હોય, જો ભેદ હોય, એમ તો નેતિ નેતિ. નેતિ નો અર્થ કે તું જે જાણ છો એ બધું ગુણ ભૌતિક છે. શબ્દ છે એ ભૌતિક છે. આત્મા નિર્ગુણ સાધારે કહ્યું છે, પ્રકૃતિ ના ગુણ થી નિર્ગુણ છે. પ્રકૃતિ નો એક પણ ગુણ એમનામાં નથી, આત્મામાં. અને પોતાના ગુણ થી બધું ગુણ નું ધામ છે. પ્રકૃતિ છે, પ્રકૃતિ પુરુષ, પ્રકૃતિ ને લીધે આત્મા પુરુષ દેખાય ને. પ્રકૃતિ ન હોય તો પુરુષ જેવું કઈ રહેતું નથી. પ્રકૃતિ જ આ શરીર છે, તો શરીર વડે આત્મા નું નિરીક્ષણ થઈ શકે છે. શબ્દો દ્વારા જો હું કઈ શબ્દ બોલું, એ શબ્દ તમારો લક્ષ્ય માં પકડશે તો તમને ખબર પડશે. લક્ષ્ય નહીં, લક્ષ્ય માં નહીં આવે તો એ વસ્તુ સમજાય છે. આત્મા તો ગુણવાન છે, પોતાના ગુણ નું ધામ છે. પ્રકૃતિ નો ગુણ એ કોઈ નથી, એટલે નિર્ગુણ કહ્યું છે. સાંખ્ય યોગ ની અંદર પ્રકૃતિ ને પુરુષ આત્મા થી પ્રતીતિ થાય એવો દેખાય એવી વસ્તુ છે. પ્રભુ એ વાતનું સત્ય માનું છું. શુદ્ધિ આત્મા દેખાય, એની પ્રતિતિ થાય, એનો અનુભવ થાય, જેમ સાકર મોડા લાગે કે તદ અનુભવ આપવા બાકી ના રાખે એવી વસ્તુ છે. તમે એક શબ્દ બોલો, જ્ઞાતા જ્ઞાન નિધિઓ 10 ગુણ્યા 5 જ્ઞાન ઇન્દ્રિયથી આપણે જ્ઞાન થાય. આપણી કને ઇન્દ્રિયો છે એટલે જ્ઞાન થાય. ઇન્દ્રિય ન હોય તો જ્ઞાન નહોતું નથી. શબ્દ સુરતા પકડ્યા સિવાય, શબ્દ એટલે સુરતા, સુરતાનો અર્થ હું થાય છે લક્ષ્ય, એને પકડ્યા સિવાય કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. હવે જે સુરતા અને શબ્દ છે એ બેનો મિલનથી બધી વસ્તુ આપણે સમજ્યા. એનું મિલન ન હોય તે વસ્તુ સમજાતી નથી. જે આત્મા છે, આત્મા જે વેદોમાં વાણીમાં મહાન મહાન પુરુષો એમ કીધું કે નિરાળો છે. ત્યારે વેદમ વ્યાસ એ બધા શાસ્ત્રોનું ખુલન કર્યું. મારે પ્રશ્ન એટલો જ પૂછવો છે કે આત્મા શું છે? શબ્દ છે, શબ્દ થી લક્ષ માં આવે એવો છે? આત્મા નિશબ્દ છે, નિશબ્દ છે. નેતી નેતી નેતી જો એ શું કે છે? ચાર વેદ ઇટસેલ્ફ બોલે છે, ધીસ ઇઝ નોટ ધેટ, ધીસ ઇઝ નોટ ધેટ. આત્મા નો કે છે, આ શું કે છે? તો ગો ટુ જ્ઞાની, જ્ઞાની પુરુષ આત્મા આપી શકશે. અને એ જ આત્મા એ પરમાત્મા છે. અને એ આત્મા અનુભવમાં આવે એવો છે, સર્વસ્વ રીતે અનુભવમાં આવે એવો છે. એ દેવી દેવી વસ્તુ નથી, એ શબ્દરૂપ નથી, એનું વર્ણન થઈ શકે એમ નથી, એ વક્તવ્ય નથી. એટલે શાસ્ત્રોમાં ના આવે, શબ્દમાં આવે નહીં. નિશબ્દ છે એ જ્ઞાની પુરુષની પાસે જાય તો તમને એ પ્રાપ્ત થઈ જશે. લોક કહે છે સાકર ગરી છે એટલું જાણ્યું, તેથી કે દાડો ભર્યો નહીં. ગરી શું છે એમ પૂછે, શું પૂછે? સાકર ગરી છે એવું જાણવાથી કે દાડો ભર્યો નહીં, નહીં. પણ ગરી શું છે એવું પૂછે. સર કે છે ભાઈ આ સાકર મોડા મૂળ કીધે તને ખબર પડશે. અમે કઈ તને આ કહેવા માટે બંધેલા નથી. જ્ઞાની પુરુષ આત્મા નો સ્વાદ ચખાડે ત્યારથી ખબર પડી જાય ગરી શું છે. જ્ઞાની પુરુષ ચખાડે ત્યારે પોતે તમારી સાચી છે. જ્ઞાની લોકો શબ્દ આપે, શબ્દ આ દુનિયામાં આપે. હમણાં આત્માની આત્મકથા વાંચો, બીજાની આત્મકથા વાંચો, બીજાની આત્મકથા. પોતાની પૂંજી વિના કોઈ વસ્તુ પ્રાપ્ત થતી નથી. સ્વયં આપણે એક શબ્દ છે. એનું કેવું છે કે જ્ઞાની કે જે કથા હોય પણ એ પોતાની પૂંજી વિના કશું પ્રાપ્ત નથી થતું. પોતે મહેનત કરવી પડે એમ, પોતાની પૂંજી વગર. પોતે મહેનત કરવી પડે, પોતાની પૂંજી વગર કશું પ્રાપ્ત નથી થતું. ના એટલે આગળ આજ્ઞા પાડવી પડે જ્ઞાની ની. એ સિવાય બીજો ઉપાય જ નથી. પોતાની જાતે તો કોઈ દાડો વિકલ્પી નિર્વિકલ્પી નહીં થાય. વિકલ્પી નિર્વિકલ્પી વિકલ્પી બીજો જ વિકલ્પી છે. કેવું છે? જેટલો પ્રયત્ન કરશે વિકલ્પ ને વિકલ્પ, વિકલ્પ ને વિકલ્પ. અહીંયા દેખા શબ્દ પાંચ જ્ઞાન એટલી આપણે ભગવાને આપી છે. આપણે શબ્દ બોલી ગયા છે, શબ્દથી વિકારો પેદા થાય, આનંદ બી પેદા થાય બધું. કેમ કે એનીથી એ જ વસ્તુ છે ને, મહાત્મા એ શબ્દને શ્રેષ્ઠ માન્યો છે. શબ્દ સર્વોપરી છે, પ્રધાનરૂપ છે. એનેથી એક શબ્દ હોય ને કોઈ વાત કરતા હોય તો એટોમિક ની સાર હોય, એ સાર હોય એ એટોમિક જણાય આવે છે. મહાત્મા કઈ વાત કરતા હોય તો એ મહાત્મા ની એક ચિંતન એક જાણે વાત કરીએ તો એમાં આપણે મૌલવીતા કઈક મળે છે. ન મળે એવું કઈ નથી, મળે જ છે. એની પૂછી શ્રીમદ રાજચંદ્ર ના અભ્યાસ શું છે? હા બરોબર, સાતો માર્ગ છે ને, એમાં ક્યાં માર્ગ? 30 નંબર. સોલિસિટર કે છે, પૂછે છે કે પ્રશ્નો બધા મારા બંધ થઈ ગયા કે છે. ના પ્રશ્નો બંધ. હવે એ સારું ચિહ્ન કહેવાય કે ચિંતાજનક ચિહ્ન કહેવાય? એ કે છે ચિહ્ન કેવું કહેવાય, સારું કહેવાય કે ચિંતા વાળું કહેવાય? પ્રશ્નો ઉભા થવાય એટલે, પ્રશ્નો ઉભા થવાય એટલે આપણે આપણને શંકાઓ લાગ્યા કરે કે આ હશે કે આવું હશે, આમ હશે કે તેમ હશે. સમજ ભાઈ ની? અને શંકા તેમાં જગત નું બધું સર્વ દુઃખ શંકામાં ભરેલું છે. પ્રશ્નો સોલ્વ થઈ ગયા, બદલ સોલ્વ થઈ ગયું. પદલ ઇટ સેલ્ફ, એ પ્રશ્નો સોલ્વ થઈ ગયા, બદલ સોલ્વ થઈ ગયા. આ પઝલ ગોતાતું નથી ને, ત્યાર પછી પઝલ પૂર્ણ થાય એટલે જ્ઞાની કહેવાય. હવે તો ફક્ત ભૂતકાળ ચાલ્યો ગયો. શું થયું? ભૂતકાળ વહી ગયો. એક મિનિટ પહેલાનો ભૂતકાળ કહેવાય, એ બધો વહી ગયો. ભવિષ્યકાળ વ્યવસ્થિતના તાપામાં છે. કોના તાપામાં છે? કોના તાપામાં ભવિષ્યકાળ? એટલે તમારે વર્તમાનમાં રહેવાનું છે. તેમાં રહો છો કે ભવિષ્યમાં હાથ નાખો છો પાછા? નહીં. એટલે વર્તમાનમાં રહેવું, વર્તમાનમાં રહે એને જ્ઞાની કહ્યું છે. આ લોકોએ ભૂતકાળ તો વહી ગયો એને કોઈ ઉઠામત નહીં કોઈ. અને ભવિષ્યકાળમાં છતાં વ્યવસ્થિત તાપામાં છે, તમારે કઈ જોવાની જરૂર નથી ને. એટલે વર્તમાનમાં રહો. એ રસ રોટલી કારેલાનું શાક ભાગ બધું વર્તમાનમાં ખાઓ પીઓ. અને કોણ ખાય છે તે જાણો, અને ખાનાર કોણ છે, આપણે કોણ છીએ, ખાધાર કોણ છે એ બધું જાણો. વિગતમાં ખાનાર કોણ છે, રસ રોટલી જાણનાર કોણ છે, બધું જાણમાં રહો. શું કહ્યું? રસ રોટલી બાંધે છે તમને? રસ રોટલી બંધન કરતી નથી ને? હા, એવું સારું. રસ રોટલી બંધન નહીં કરતી. કઈ જ નથી કરતું. તમે રસ રોટલી ની વાત કરો છો, મારે કશું જ બંધન નથી કરતું. આ અક્રમ જ્ઞાની નું વિજ્ઞાન છે, કશું બંધન ના આવે. શું કહ્યું? બંધ પડે જ નહીં. નિરંતર સંવર રહે, સંવર નિરંતર. કેટલા કલાક નો તમારો મારો પરિચય થયો? કહો ચાલો. પંદર વીસ કલાક થી વધારે નહીં. વીસ કલાક ના પરિચય માં આટલો લાભ થયો તો 150 કલાક નો પરિચય થાય. શું થાય? થઈ ગયું. જરા પરિચય વધારજો. શું કહ્યું? કારણ કે મોક્ષ ક્રિયાઓ થી નથી, ક્રિયાઓથી સંસાર છે. ક્રિયાનું ફળ સંસાર છે, અને સમજણનું ફળ મોક્ષ છે. જ્ઞાની પુરુષ પાસે સમજી લેવાનું. શું લેવાનું? બસ એનું ફળ મોક્ષ છે, ક્રિયાઓનું ફળ સંસાર છે. જો દેવગતિ ને એવી બધી સારી સુખો જોતા હોય, ભૌતિક સુખો, તો ક્રિયાઓ કરવું છે, ભગવાનની કહેલી ક્રિયાઓ. અને નહીં તો સમજણમાં આપવું, ભગવાનની કહેલી સમજણ, સમજણને દર્શન કર્યું ભગવાને, તો એમાંથી જ્ઞાન ઉભું થાય અને ચારિત્ર ઉભું થાય. જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. રસ રોટલી ખાય છે? નહીં ખાતા? વીસ કલાક માં તો આ લોકો સરસ ગાડી રાખ્યું ને, એટલે ઉઠું વધે છે. આમ તો ભણેલા ગણેલા ને, આમ તો એ જૂની જૂના બધી શ્રદ્ધાઓ, ખોટી શ્રદ્ધાઓમાં ને, ખોટી શ્રદ્ધાઓના આવરણ બહુ હોય છે લોકો. આમ કર્યું હોય તો આમ ખેંચી જાય. વીસ કલાકે સારું કામ કર્યું. સવારે વીસ કલાકે થઈ કેટલા કલાક નું? 150 કલાક કરી લો. હું છું તો હજી તમે કયો છો, મને અનુભવ થવો જોઈએ. તમે કહો છો પણ મને અનુભવ થવો જોઈએ. કેમ હાકર ઘરી છેલ્લું કઈ તો નહીં ચાલે? ના, એ ના ચાલે. સામે માણસ થાય ને મને શું? આગળ ગરી જાય બહુ નહીં ચાલે. આત્મા રાખવાની ગરી ગરી જેવું ખબર ના પડે? ના પડે. શું વાત? આગળ આત્મા રાખવાની ગરી જેવું ખબર ના પડે? હા, થોડા મુઠી પર રાખીને સ્વય મન બનવાનું છે. ગરીબ છે, ગરીબ છે. એક વાર લીધી હોય તો, એક વાર ચાખી હોય તો. એક વાર ચાખી હોય તો નહીં. આ તો શું છે, એવું સાંભળ્યું ને ચર્ચા તો ઘણી કરી, પણ જ્યાં લગી અનુભવ ન મળે ત્યાં લગી સંતોષ ના થાય ને. હા, ન ચર્ચા, ચર્ચા નો વિષય નથી. આ તો શબ્દ શબ્દ અનુભવ છે. કેવો છે? અને પછી એક બે કલાકમાં પણ તમે આપી દઈશ. આ કલાક આ અનુભવ શબ્દ શબ્દ કલાકમાં આપી દઈશ. અત્યારે અનુભવ છે, સાદ નથી આવતો ખબર ના પડે. આપણે મોઢામાં મુકતા નથી એટલે સ્વાદ નથી આવતો, મને એમ લાગે. મોઢામાં મૂકી મૂકીને ઘણી વસ્તુઓ જોઈ હોય ને એટલે પછી કોઈ નવી વસ્તુ આવે ત્યારે એમ લાગે કે એમાં હશે કે નહીં. એટલે બધું અત્યાર સુધી શુષ્ક જ્ઞાન વાપર્યું ને એટલે લાગે એવું બધું. અને આ તો કેવા જ્ઞાન ના હું સાંભળો છો, શું સાંભળો છો કે જે સરખામણી કોઈ કયા નહીં, સરખામણી કરવાથી જ દોષ રહેશે. શું કહ્યું? આ બાંધો આર્ય જ્ઞાન સાથે આ સરખામણી થાય એ વસ્તુ જ નથી. આ એટલે આ પોતે જ થતા ને સ્વાદ વાળું છે, આ જ્ઞાન જ પોતે સ્વાદ વાળું. અને પછી જયારે અમે તમને મુક્તિ આપી છે, આત્મા આત્મા આત્મા આત્મા આપી છે, ત્યારે સ્વાદ વાર આપણ કેટલી બધી રોંગ બિલકુલ નથી કરતું, રોંગ બિલકુલ નથી ને. આ બધી જ રોંગ બિલકુલ તે રીતે અત્યારે સુધી જન્મ ધર્મ નું આરાધન કર્યું પણ સ્વાદ ના આરણ શું, કારણ કે બધી રોંગ બિલકુલ શું પોતે માની લીધી છે, કલ્પી લીધેલી છે, પછી પોતે પસંદ કર્યા છે. શું કર્યું છે? પસંદ થી માન્યું છે કે આ આમ કર્યું છે, આમ છે શ્રીમદ રાજચંદ્ર ભગવાને કહ્યું કે રોકે જીવ સ્વચંદ તો પામી અવશ્ય. જીવ સ્વચંદ કોઈ રોક્યો જ નથી કોઈ કાળે, જો રોક્યો હોય તો મોક્ષ થઈ જશે. અનુભવ તો અનુભવ ને તમારે કેવા જેવું કઈ વાત નથી. અનુભવ હું તમને આપવાનું, મોક્ષ આપવાનું કેવા રહ્યું છે? હું તમને મોક્ષ આપવાનું અનુભવ નહીં. પછી પૂછવા ને ભડકવાનું ક્યાં રહ્યું? તમારે મારી પાસે સર્ચ કેવા રહ્યું ક્યાં રહી? બરાબર. તમને ગઈ કાલે કે તમને મોક્ષ આપવાનો છે. આ બેન ને આપ્યો 20 કલાક મારી પરિચય છે પણ એનો મોક્ષ વધતો જાય. પછી પૂછવાનું ના હોય ને, એમાં શંકા ના હોય ને. પછી અનુભવ અનુભવ શા માટે પૂછીએ? અનુભવ નાની બાબત છે, અનુભવ તો નાની બાબત છે, મોક્ષ આપવાનો છે. શું છે? અનુભવ તમને કાલે થઈ ગયો પણ પોતાને સમજણ પડે નહીં ને, ન પડે કાલે. અહીંયા આ તાતી જ થઈ ગયો પણ સમજણ ના પડે કે આ ક્યાંથી ટેસ્ટ આવે છે, આ ટેસ્ટ ક્યાંથી શાનો આવે છે, આ સ્વાદ ક્યાંનો આવે છે એ ખબર પડે નહીં. ભડકેલો માણસ અને આપણે કહીએ આમ ના પડે, મેળ ના પડે અને શાંતિ ના થાય. એવું આ જગત આખું ભડકેલું છે. કેવું છે? જાત જાતના ભડકા. તમને લાગતું ભડકાટ લાગી જાય? એટલે તો ખાવું પડે છે, એટલે ઘરમાંથી બહાર નીકળવું પડે છે, કંઈક ખાય છે એટલે તો ઘરમાંથી બહાર નીકળે. બાકી કાલથી જ અનુભવ થઈ ગયો તમને, એટલું થાય. હું આ બધા તમારે બેનના રોજ ને એમના અનુભવ થઈ ગયો. બોલ ભડકેલો ભડકેલા એટલે ના સમજ પડે. પણ એકદમ જ્ઞાન આપી છે, જયારે મોક્ષ આપીશું ને ત્યારે તો સમજ પડશે નહીં. આખું મોડું મીઠું મીઠું, આખું શરીર જ મીઠું થઈ જશે એટલે પછી મોક્ષ અનુભવ થાય ના થાય? જીભ એટલી મીઠી નહીં, આખું શરીર જ મીઠું થઈ જાય, મન હવે મીઠું થઈ જાય. તાર મન મીઠું થઈ ગયું સાહેબ? હા, એવું થયું છે, મન મીઠું થઈ ગયું. મને કહે તો સૌરાષ્ટ્ર એકલા નો થાય છે, કચ્છી નો થાય છે, કચ્છી નો થાય છે, બધા બધા. તમે સૌરાષ્ટ્ર નો છો, કચ્છ નો છો? કચ્છ કચ્છ નો કચ્છ નો છે. તમારો અનુભવ ખોલવાનો નથી, હું તમને મોક્ષ આપવાનો. અહીંથી મોક્ષ લઈને ગયા જ બેન ને આપ્યો હતો એવો, પછી 20 કલાક મને ભેગા થયા. તમે કેટલા કલાક ભેગા થશો? કલાકો નો શું હિસાબ છે? કે છે બધી જગ્યાએ, બધી જગ્યાએ આપણો હાજરી રાખી અને વધુ હાજરી રાખવી જોઈએ. જ્યાં જ્ઞાની પુરુષ હોય ત્યાં રાખવી જોઈએ. તેના બદલે કઈક 20 કલાક ને બધે 40-50 કલાક કરજો. કેવું કેટલા કલાક કરશો? કરીશ હું. મને કેશો એટલું, તમે તમે કેશો એટલું કરીશ. કે છે એનો મને વાંધો નથી. કઈ 100-200-500 કલાક, 100-200-500 કલાક નથી કરતા. તે જણો છો ને, તને ઠંડક થઈ ગઈ પછી એમ કે થાય છે, શિથિલતા છે, શિથિલતા આવી જાય છે. ભોગ થઈ ગયો માટે જો આ મોગ ના આપી દો હોત અને ધીમે ધીમે આપ્યો હોત ને તો રોજ દોડ, રોજ દોડધમ કરે, રોજ દોડધમ કરે. મોક્ષ મળ્યા પછી પોતાને તે બદલ ઉભું ના થાય એવું જગત માં થયા પછી સર્વ સમાધાની જ્ઞાન પ્રાપ્ત થયા પછી સ્થિતિક થાય. બીજા બધા ના સ્થિતિક થાય. જ્યાં થોડે થોડે આપીએ ને 5-5 રૂપિયા ગણી લાખ રૂપિયા આવીએ ને ત્યાં સુધી ના આવે. લાખ આપીએ દઈએ શું થાય? પછી એમને ચાર વાર પીએ ને નાસ્તા વાસ્તા કરો. તમે કેટલા કલાકાર લે છો? કેટલાક માણસો એવા છે કે મારી પાસે દિન રાત પડ્યા છે. તે કલાક 5 કલાક ગમાતા નથી. કેટલાક અમુક ટાઈમ પાસે પડ્યા છે, કોઈ 4 કલાક, કોઈ 50 કલાક, હોય કલાક, કોઈ 1.5 કલાક, અને કેટલાક નિરંતર પાસે દરેક જાતના લોકો. ભગવાને શું કહ્યું હતું? જ્ઞાની પુરુષ મળે ત્યારે એમની પાસે જ પડી રહેજો. પાસે પડી રહ્યું છે નહીં, એ બેન પાસે પડી રહેતો હોય તો એમની પાછી ફાઇલો બોલાવા આવે. ફાઇલો બોલાવા ના આવે તમને. પોતાને પાસે તપેલી ધરતી અને તાણી ધરાક પડ્યો તો પણ દેખાયો નહીં. એનું શું કારણ? તપેલી હતી ધરતી. ધરાક તો તાણી જ પડ્યો હોય, પાણી રેલા રેલ થઈ જાય ને, પણ પાણી નહીં દેખાતું. શું કારણ? તપ ધરતી તપેલી હતી ઉનાળાની. હા, તરત ને પેલો વાર હાથ પછી પછી પાણી રેલા રેલ. શું પરસન તમે કદી પૂછ્યું છે કે કજું પૂછવું છે? ઉભી રહી જી ઉભી રહી કહો કે અજ્ઞાનતામાં, ભૂતકાળની અંદર અજ્ઞાનતામાં કરેલા કાંઈ જોશો એ તો ભોગવવા પડશે ને. પછી ભોગવા દે શું ભોગવે? ભસ્મીભૂત થયા ત્યારે તો આ જ્ઞાન પ્રગટ થયું. તો ભાઈ તો ભાઈ શું ખુશી આનંદ કેમ? આત્મજ્ઞાન થયા પછી નવા કર્મો નો બંધ ના થાય, પણ જૂના કર્મો હોય એનું તો ભોગવવાનું રહે ને. જેટલા ભોગવવા યોગ હોય ને તે ભોગવવા પડશે. જેટલા વગળી જવાના છે એટલે વગળી જશે. શું કહ્યું? અને કેટલાક જ્ઞાની પુરુષ નાશ કરી નાખે, નહીં તો આત્મા પ્રગટ થાય જ નહીં. જો કર્મ નાશ ના થાય તો આત્મા પ્રગટ થાય નહીં. તમે સમજાય છે ને? એટલે એમને કર્મ નાશ થયા દાદા આત્મા પ્રગટ થઈ ગયો. તમારે કર્મ નાશ થયા દાદા આત્મા પ્રગટ થયો ને? નહીં તો આત્મા હવે નિરંતર રહેશે ને? નિરંતર રહેશે. ધીરુભાઈ પૂછે છે કે મહાવીર સ્વામી ભગવાન ને પણ કર્મ નો ભોગવો તો કરવો પડ્યો હતો, કાનમાં ચીલા નાખ્યા, પગે અગ્નિ દાહ દીધો, તો આવું બધું કર્યું હતું, તો એ બધું કેમ? અમુક કર્મ ભોગવવા પડે, અમુક કર્મ ભોગવવા પડે, બીજા કર્મ વગડી જાય, બધા ભસ્મીભૂત કરી નાખે. મારી સામે કોઈ કર્મ ભોગવવું જ પડ્યું નથી. આ તો બધું આચાર્ય લોકોની પાછળ ચર્ચા કરેલી છે. એક વખત કોનમાં બરું વાગ્યું હતું, કોનમાં બરું વાગ્યું હતું, અને પેલા દેવે મોકણ નાખ્યા હતા ને એવું થયું કર્યું. બીજું કશું કર્મ બહુ ભોગવવા નહીં પડે, બરોબર. એને હોય ને જ્ઞાની પુરુષો કર્મ ભોગવવાનું હોય તો જ્ઞાની કરો. જ્ઞાની ને કર્મ ભોગવવાનો હોય જ નહીં. અને કર્મ જે છે તે લોકોને એમ દેખાય કે ભોગવે છે, પણ એ જ ભોગવતા ન હોય. લોકોને એમ દેખાય કે આ ભોગવે છે. શાસ્ત્ર તો બધા એવું છે, મૂળ શાસ્ત્ર ના ભાવ રહ્યા નથી. કેટલાક આચાર્યો બધા લખ્યું છે ને, આપણે એટલું સમજી લઉં, જ્ઞાની પુરુષ ને કર્મ ભોગવવાનું હોય નહીં. તો અને જ્ઞાની પુરુષ કોઈ ત્યાગ કરે નહીં, કોઈ દાડો હા ત્યાગ જ્ઞાની પુરુષ કરે નહીં, અજ્ઞાની ત્યાગ કરે. કોણ કરે? જ્ઞાની નો તો ત્યાગ ત્યાગ સંભવે નહીં. શું કેવાય? ત્યાગ ત્યાગ સંભવે નહીં. ત્યાગ થી ત્યાગ નું ફળ ધર્મ છે. શું છે? ત્યાગ નું ફળ ધર્મ. તે ધર્મ ને ધર્મ અને અધર્મ નો જ્યાં ગોસાઈ દીધેલા હોય. શું કહ્યું? જ્ઞાની પુરુષ ને ધર્મ ધર્મ હોય નહીં, શુભા શુભ હોય નહીં, એમને ત્યાગા ત્યાગ હોય નહીં. શું કહે છે કે શુભા શુભ તો કેવળ જ્ઞાન થાય પછી ને, એ પેલા શુભા શુભ હોય ને, કેવળ જ્ઞાન થયા પહેલા જો કરે. એટલે જ્યારથી આત્મ જ્ઞાન જાણે ત્યારથી પછી શુભા શુભ નહીં, સંકેત થયા પછી શુભા શુભ નહીં. મહાવીર સ્વામી તપશ્ચર્યા કરતા હતા, એ શું? મહાવીર સ્વામી તપશ્ચર્યા? તપશ્ચર્યા ના હોય, ભગવાન ને તપશ્ચર્યા નથી. આ તો બધા ભગવાન ભગવાન ને તપશ્ચર્યા હોય નહી, ભગવાન ને બાહ્ય દેખાય એવી તપશ્ચર્યા હોય નહી. કોઈ ભગવાન તપશ્ચર્યા હોય તો દુઃખી થાય છે એવું લાગે ને? ભગવાન દુઃખ જ પડે એવું લાગે ને? ભગવાન ને અંતર તપ હોય. શું હોય? જ્ઞાન દર્શન ચારિત્ર તપ અંતર તપ હોય. બાહ્ય તપ જ્ઞાની ને હોય નહી. બાહ્ય તપ એ તો બાહ્ય તપ નું ફળ શું મળે? સંસાર મળે. શું મળે? આદેશ્વર ભગવાને ઋષભદેવ ભગવાને બાર વર્ષ તપ કર્યું, વર્ષી તપ કર્યું. ઋષભદેવ ભગવાને કે 12 વર્ષ વર્ષી તપ કર્યું તું કે છે? તપ કરે પણ એ આ લોકોની ભાષામાં નથી, એ ભગવાનની ભાષામાં છે. ભાષા ફેર સમજાય નહીં. પોતે પોતાની ભાષામાં લઈ જાય, અજ્ઞાની અજ્ઞાની ભાષામાં લઈ જાય. અજ્ઞાની કઈ ભાષામાં લઈ જાય? અજ્ઞાની અજ્ઞાન ભાષામાં લઈ જાય. અજ્ઞાન ભાષાની વાત નથી એ. વચ્ચે શું કહ્યું? એમ કે છે કે આ તો શાસ્ત્ર માં લખેલી વાત છે અને જ્ઞાની એ લખેલી છે હજારો વર્ષ પહેલા. આપણે તો લખી નાખે છે, પણ પોતાની ભાષા તમારી ભાષામાં નહીં સમજાય, એ જ્ઞાની ની ભાષા સમજાય. જ્ઞાની ની ભાષા જુદી અને અજ્ઞાની ની ભાષા જુદી. સમજ પડે ને? જ્ઞાની શું કહેવા માંગે છે? અજ્ઞાની સમજી શકે નહીં. સમજ પડે ને? એ જ્ઞાની સમજી શકે, એ સંજ્ઞા જ ના હોય. એટલે આ જ્ઞાનીઓની માટે આ બધું લોકો કે છે કે અમે ત્યાગ કર્યો અને તપ કર્યો, બધી વાતો અર્થ વગરની છે. જ્ઞાની ને કોઈ દાડો તપ ત્યાગ હોય નહીં, એને ત્યાગા ત્યાગ જ ના હોય. કેવું વાત? તો અજ્ઞાની જેવો બધા લક્ષણ એમ ના હોય તો જ્ઞાની છે ને? શું નામ છે? ધીરુભાઈ. હે? ધીરુભાઈ. ધીરુભાઈ શું આપને જાણવું છે? મારે કઈ જાણવું નથી, તો વાત નીકળી એટલે ચર્ચા કરી. ના, ચર્ચા નો વધો નહીં, પણ મારું કેમ શું ફાયદો? આમાં જ્ઞાની પુરુષ ને આપણે કહીએ કે એમને આ તપ કર્યા છે એવું કહીએ, તો આપણી અણસર્જન નો પાપ લાગશે. શું કહ્યું? આપણી અણસર્જન નો પાપ લાગશે. જ્ઞાની પુરુષ એવું હતું છે અજ્ઞાની નું હોય. શું જ્ઞાની પુરુષે તપ ને જો ભોગવવાનું હોય તો જ્ઞાની પુરુષ છે ના? એટલું આપણે વિચાર આવે કે ના આવે? એટલું તમે કે અજ્ઞાન જેવા લક્ષણ હોય બધા? તમે જ્ઞાની એટલે કમ્પ્લીટ જ્ઞાની કહી દો છો, પછી એવા કોઈ સપ્તમતા નહીં એમાં, ડિગ્રી નહીં કોઈ? જ્ઞાની એટલે આપ તમે સંપૂર્ણ જ્ઞાની ની વાત કરો છો, એમાં પછી કોઈ તરસમતા ના હોય? સંપૂર્ણ જ્ઞાની નહીં, આત્મજ્ઞાન થાય ત્યાંથી બધા જ્ઞાની. આત્મજ્ઞાની, આત્મજ્ઞાન થયું ટકી રહેશે કાયમ માટે, એ તો પ્રશ્ન આવવાનો જ પાછો. આત્મજ્ઞાન થયા પછી ટકી રહે કાયમ માટે કે એ પ્રશ્ન પાછો થાય ને? તમે જેને આત્મજ્ઞાન કહો છો એ જેને થયું એ કાયમી એવું ને એવું રહે છે, પછી એ વધતું જાય? વધતું જાય, બરાબર છે. વધતું ક્યારે જાય કે એને હવે ડિગ્રી માં મળશું એટલે એને પેલા ઓછું ગણશે, પછી વધારે તો વધારે આવશે ને. જો પૂર્ણ થઈ ગયો તો વધવાનો કોઈ સ્કોપ જ નથી, અધૂરા છો તો જ વધવાનો એને સ્કોપ. દાદા છે ને એ કે છે કે વધવાનો સુખ સ્કોપ પૂર્ણ જો થઈ ગયો તો વધવાનો, વધવાનો પૂર્ણાહુતિ થઈ ગઈ હોય, પૂર્ણ થઈ ગયો હોય તો પછી વધવાનો સ્કોપ રહે જ નહીં ને. પૂર્ણ થયા ને, પૂર્ણ થયા ના રે, આત્મજ્ઞાન થયું હોય તો વધવા માંડે. આત્મજ્ઞાન પછી કેવું જ્ઞાન છે ને? એ પૂર્ણ થતા સુધી વધવા માંડે. એવું છે, અસ્તિત્વ નું ભાન થયું માણસ ને, એ તો બધા આખા જગત ના જીવો નથી. અસ્તિત્વ નું જયારે ભાન છે એ તો આખા જગત, અસ્તિત્વ નું ભાન આખા જગત ને છે. વસ્તુત્વ નું ભાન થાય, વસ્તુત્વ એટલે હું કોણ છું એવું ભાન થાય, ત્યારથી એની મેરેજ પૂર્ણત્વ થયા કરે. શું થયા કરે? પૂર્ણત્વ આવ્યા કરે. હા, એટલે મેરેજ સ્વાભાવિક થયા કરે. અને એને કશું તપ ત્યાગ નહીં, કશું ભાન હોય નહીં. બાહ્ય દેખાય નઈ એ તપ, આવું તપ નથી. એ આત્મિક તપ છે, એ જુદું તપ છે. જ્ઞાની કોઈ દડો ના સમજાય, માથા ફોડી મરી જાય તો ના સમજાય. જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ ચારે અંતર તપ છે, અંતર જ્ઞાન છે, અંતર દર્શન છે. આ બાહ્ય જ્ઞાન, બાહ્ય દર્શન એ જુદી વસ્તુ છે. આ તમને જે તપ દેખાય બાહ્ય તપ, એનાથી પુણ્ય બંધાય. શું થાય? પુણ્ય બંધાય. અંતર તપ થી મોક્ષ, અંતર તપ થી. જે કેવ જ્ઞાન તપે ના હોય, શું અંતર તપે ના હોય, આત્મજ્ઞાન નું હોય. સમજો ને? એટલે આ ભાષા સમજવા જેવી છે. પોતાની મેળા આપણે માની લઈએ બધું ખોટું ખોટું, કે બધું માની લીધું લોકોએ, કે મહાવીર ભગવાને બહુ દુઃખ વેઠ્યું, કે બાર બાર મહિના સુધી ઊંઘ્યા, બાર વર્ષ સુધી ઊંઘ્યા નહીં, સાડા બાર વર્ષ સુધી. આવી અણસમજડો ઊંધી પોતાની ભાષામાં લઈ જાય છે. સાડા બાર વર્ષ સુધી અનિદ્રાપણે એને છે. તમને શું સમજાય છે? એનો અર્થ શું કહેવા માંગે છે? શાસ્ત્ર માં લખેલું સાચી વાત છે, અનિદ્રા પણ શાસ્ત્ર હું કબૂલ કરું છું, તમે કબૂલ કરો. તમે શું સમજાય એમાં? એમના જે કર્મ હતા એ ખપાવવા એમને તપ તો કરવું જ પડે. કોઈ દાડો અનિદ્રા હોત નહીં. આ તમારી ભાષામાં જો આ જગત જે સમજી રહ્યું છે, મહાવીર અનિદ્રા પણ બાર વાર આડ વાર છે, તો ઇન્સોમનિયા નો રોગ કેવા? શું કહ્યું? ઇન્સોમનિયા. આ તો લોકો સમજતા નહીં. મારી જ્ઞાનીઓ ઉપર કેવા પાપ કરો છો? મારો કેવા જ્ઞાનીઓ ની જોડે શું વાત કરો? બીજા અજ્ઞાની વાત કરો ને? ના ના, અંતર જાગૃતિ. તમને સમજાય છે? શું શું શું થયું કેવાય રોગ? તમને એમની ભાષા વાત સમજણ પડે એવી નથી. શાસ્ત્ર માં લખ્યું છે સાડા બાર વર્ષ નિદ્રા પણ રહ્યા. હવે તમે શું સમજ્યા એમાં? મારું મને કોકડે પૂછો કઈ આમાં શું? આપણે સમજે પડે ને વાત, કે જો કદી આંખે ઊંઘ ના આવતી હોય ને તો શું થાય? કયો રોગ કહેવાય? સાડા બાર વર્ષ સુધી એમણે મૌન પાળ્યું હતું કે છે. મૌન નો સવાલ નથી મારું. સાડા બાર વર્ષે અનિદ્રા નો અર્થ ના જવું. અનિદ્રા એટલે બિલકુલ જાગ્રત, એમાં જરાય જોખું નહીં ખાતું. શું વાંચ્યો? વાંચ્યો તો બહાર ઊંઘતી હતી. આપડે જોવા જઈએ ને ત્યારે ભાઈ બનો ઊંઘતા ખાય વાંચે. હા, અમે કલાક બે કલાક ઊંઘીએ પણ નિરંતર જાગ્રત. શું ખબર ને? અનિદ્રા પડે. એટલે એ જ્ઞાનીઓની ભાષા. જ્ઞાની પણ સમજી છે પોતાની જયારે માની લેવા આ સાધુઓ કે આપણે માનીએ અંધે અંધ માથા ફોડે એના જે વાતો બધી. તમને ના લાગ્યો અનિદ્રા તો અનિસંગ? આ તો તમે ભણેલા છો તો આટલું સમજો છો, નહીં તો બીજા તો માણસો અંધ કૂટે નહીં. શું એટલું શું નામ? ધીરુભાઈ સમજાવ્યું આપને કઈ? આવી રીતે આ તપ ત્યાગ, એમનો ત્યાગ એવી રીતે છે. એમને કર ના પાય, એ તો ભગવાન તો ધર્મથી જ તીર્થંકર હતા. એ તમે સમજાય? ભાવ થી કે છે જૈનો, એમ કે છે ભાવ થી તીર્થંકર હતા. ભાવ થી તીર્થંકર જૈનો કે છે. જૈનો સમજતા જ નથી, સમજે તો ધર્મથી જ તીર્થંકર હતા. તેથી તો તમે એમના ગર્ભ ને બદલી કરી હતી તે દેવ લોકોએ. એ કઈ ગપુ નથી મારેલું, જન્મ થી તીર્થંકર હતા. કેવા હતા? તીર્થંકર હતા. અરે એ તીર્થંકર ને એમ શું કરવાનું પડે તે? અને ત્યાં સુધી 30 વર્ષ સુધી પરણ્યા અને બેબી થઈ તે શું કઈ ગપુ હતું? એમને બેબી હતી ગપુ હતું? આપણે શું લાગે છે એમની બેબી હતી? માનવા એવી વાત છે ને, દિગંબર ની આડે છે. શું છે એમને? એમને દોષ બેસીએ આપડે શી બોલ. ભગવાન ઉપર બધા લોકો જુદો જુદો આરોપ મૂકે છે ને. હા, દિગંબરો કે છે, એ તો કે છે પરિણામ નતા કે છે. શું કે છે? આવું કે છે? આ જ્ઞાની ને પૂછે તો આમ થઈ પડે. ચેતંબરો કે છે સાચી વાત છે. શું છે? 30 વર્ષ એની બેબી હતી, બધું હકીકત હતી. ખબર પડે ને? એમને કરમ કપાવવાના બાકી હતા એટલે પરણ્યા હતા. એમને કર્મ કપાવવાના બાકી હતા. જે હિસાબ હોય ચૂકતે થવા માટે પાડવું પડે, બધું કરવું પડે. તમે તો કીધું જન્મ થી તીર્થંકર હતા નહીં? તમે તો એમ કીધું ધર્મ થી તીર્થંકર હતા. એમના કર્મ બાકી હતા? અરે બધું એમનો ઘર બીજી ગયા હતા, સાહેબ મૂક્યો ધર્મ તીર્થંકર ને મૂક્યા દેવ લોકો. તો પછી એમને કે કર્મ કપાવવાના બાકી હતા? એ હોય કર્મ હોય, પણ તીર્થંકર તો ધર્મ થી જ હતા. દેવ લોકો એમના ગર્ભ નો ફેરફાર કર્યો હતો. તો પછી કર્મ કપાવવા માટે તપ પણ કરવું પડે ને? તપ ના કરવું, એમને તપ ના હોય, તમને તપ કરવું પડે. એમને તપ હતું છે, એમને તપ હોય ત્યાં તો જ્ઞાની સારા. એટલે કર્મ જે ખપાવે જ્ઞાન થી ખપાવે એમ કહું? એટલે એમને જે કર્મ જે ખપાવે એ જ્ઞાન થી ખપાવે? એ તો જ્ઞાન માં જ રહે, એ દેહ માં રહે ને, ગમે તેમ હોય તો. કર્મ ખપાવવાની પછી પ્રોસેસ શું? એ સમજી લેવાનું મૂળ પોઈન્ટ એ પૂછો ને. કર્મ ખપાવવા કઈ રીતે? એ કઈ જ્ઞાનીઓ કઈ રીતે કર્મ ખપાવે? કઈ રીતે ખપાવતા હશે? ખપાવવાની જરૂર નહીં, ટાઈમ થાય ને એટલે ખરાબ પડે. નિર્જા થયા કરે, એમને સમર રે અને નિર્જા થયા કરે. તમને બંધ થાય ને નિર્જા થાય, પણ નિર્જા તો ટાઈમ થઈ એટલે ગાયો ભેંસો બધાને નિર્જા થયા જ કરવાની. એમને આશરો નથી, એમને આશરો નથી. આશ્રય એમને કરો, ખરો આશ્રય કરો, નિર્જા કરી અને સમર. તમારે આશ્રવ નિર્જા અને બંધ, તમને બંધ પાડી જાય. તમારો આશ્રવ તમને બંધ પાડી ને જાય, ભગવાન નો આશ્રવ એમને બંધ ના પાડે. તો પછી એમના આશ્રવ નું શું થાય? શું થાય? નિર્જરી જાય ને? નિર્જરી જાય. આશ્રવ એટલે પાણવાનો વિચાર આવ્યો તો એ આશ્રય કહેવાય. વિચાર આવ્યો તે આશ્રય કહેવાય. અને તે પ્રમાણે બની ને પૈણી જાય. આમ તેમ તેમ જે પેલો વિચાર આવ્યો તે આશ્રવ નિર્જા થઈ ગઈ. પછી જેમ જેમ જેમ જેમ બનતા જાય એમ આશ્રવ થતો જ જાય. સમજ ને? અને આશ્રવ નિર્જા થતી જ જાય નિરંતર. એમાં કશું જ્ઞાની કશું ના થાય. એમને તપ ત્યાગ એવું કેવું ના હોય? ત્યાગ એ તો અહંકારી ગુણ છે. કેવું? અહંકાર. ત્યાગ એ અહંકારી ગુણ છે. ભગવાને જે ત્યાગ કર્યું એ ત્યાગ મૂર્છાના ત્યાગ ને ત્યાગ કર્યું. શું કર્યું છે? મૂર્છાના ત્યાગ ને. હા, આ ત્યાગ ને ત્યાગ નથી કર્યું. વસ્તુ ના ત્યાગ ને. આ તો ત્યાગ હોય ને લોકો મૂર્છા હોય અંદર ખાને, એ ભગવાન એક્સેપ્ટ કરે નહીં. આ તો વિતરાગો છે. શું છે? જરાય ક્ષેત્ર એવા નથી.